पद्म पुराण स्वर्ग खंड अध्याय 11 भगवान नी भक्ति अने नाम कीर्तन नो महिमा। ऋषिओ कह्यु, हे महामते, अमे लोको ए जे कई पूछ्यु हतु ते बधु तमे कही संभळाव्यु। हजी तमने एक प्रश्न पूछिए छीए, तेनो उत्तर आपजो। आ बधा तीर्थो ना सेवन थी जे फल मळे छे तेज फल એવું ક્યું એક કાર્ય કરવાથી પ્રાપ્ત થઈ શકે છે? હે સર્વજ્ઞ સુતજી, જો એવું કોઈ કર્મ હોય તો તે અમને બતાવો। સુતજીએ કહ્યું, હે મહાભાગ, મહર્ષિગણ શાસ્ત્રોમાં બ્રાહ્મણ વગેરે વર્ણોને માટે વિવિધ પ્રકારના કર્મયોગનું ચોક્કસ વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં એક જ વાત સૌથી મહત્વની છે। જેણે મન, વાણી અને ક્રિયા દ્વારા શ્રી હરિની ભક્તિ કરી તે દાવ જીતી ગયો, તેણે વિજય પ્રાપ્ત કરી લીધો, તેની વાસ્તવમાં જીત થઈ ગઈ, એમાં લેશ માત્ર સંદેહ નથી। સંપૂર્ણ દેવેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી હરિની જ સારી પેઠે આરાધના કરવી જોઈએ। હરિનામ રૂપી મહામંત્રો દ્વારા પાપ રૂપી પિશાચોનો સમુદાય નષ્ટ થઈ જાય છે। એક વાર પણ શ્રી હરિની પ્રદક્ષિણા કરીને મનુષ્ય શુદ્ધ થઈ જાય છે, તથા સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાનું જે ફળ છે તેને તે પ્રાપ્ત કરી લે છે, એમાં લેશ પણ સંદેહ નથી। મનુષ્ય શ્રી હરિની પ્રતિમાના દર્શન કરીને સર્વ તીર્થોનું ફળ મેળવે છે, તથા શ્રી વિષ્ણુના શ્રેષ્ઠ નામના જપ કરીને સગળા મંત્રોના જપનું ફળ પ્રાપ્ત કરી લે છે। હે દ્વિજવરો, ભગવાન વિષ્ણુના પ્રસાદ સ્વરૂપ તુલસી દળને સૂંઘીને મનુષ્ય યમરાજના પ્રચંડ તથા વિકરાળ મુખના દર્શન કરતો નથી। એક વાર પણ શ્રીકૃષ્ણને પ્રણામ કરનાર મનુષ્ય પુનઃ માતના સ્તનનું દૂધ પીતો નથી, તેનો બીજો જન્મ થતો નથી। જે પુરુષોનું ચિત્ત શ્રી હરિના ચરણોમાં પરોવાયેલું છે તેમને મારા દરરોજ વારંવાર નમસ્કાર છે। પુલકસ, સ્વપચ એટલે કે ચાંડાળ તથા બીજા પણ જે મલેચ જાતિના મનુષ્યો છે, તેઓ પણ જો એકમાત્ર શ્રી હરિના ચરણોની સેવામાં રત હોય તો વંદનીય અને પરમ ભાગ્યશાળી છે। પછી જે પુણ્યાત્મા બ્રાહ્મણ અને રાજર્ષિ ભગવાનના ભક્ત હોય તેમના માટે તો કહેવાનું જ શું, ભગવાન શ્રી હરિની ભક્તિ કરીને જ મનુષ્ય ગર્ભવાસના દુઃખથી મુક્ત થઈ જાય છે। હે બ્રાહ્મણ, ભગવાનની સામે ઊંચા સ્વરે તેમના નામોનું કીર્તન કરતા રહીને નૃત્ય કરનાર મનુષ્ય ગંગા વગેરે નદીઓના જળની જેમ સમસ્ત સંસારને પવિત્ર કરી દે છે। તે ભક્તના દર્શન અને સ્પર્શથી, તેની સાથે વાર્તાલાપ કરવાથી તથા તેના પ્રત્યે ભક્તિભાવ રાખવાથી મનુષ્ય બ્રહ્મ હત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં લેશ પણ શંકા નથી। શ્રી હરિની પ્રદક્ષિણા કરતા રહીને કરતાલ વગેરે વગાડીને મધુર સ્વર તથા મનોહર શબ્દોમાં જે તેમના નામોનું કીર્તન કરે છે તેણે બ્રહ્મ હત્યા વગેરે પાપોને જાણે તાળી પાડીને ભગાડી દીધા। જે હરિભક્ત કથારૂપી મુક્તામયી વાર્તાનું શ્રવણ કરે છે તેના દર્શન માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે। હે મુનિવરો, પછી તેના વિશે પાપોની આશંકા ક્યાંથી રહે? હે મહર્ષિઓ, શ્રીકૃષ્ણનું નામ બધા તીર્થોમાં પરમ તીર્થ છે। જેમણે શ્રીકૃષ્ણ નામને અપનાવ્યું છે તે પૃથ્વીને તીર્થ બનાવી દે છે, તેથી શ્રેષ્ઠ મુનિઓ એનાથી વધીને પાવન વસ્તુ બીજી કોઈ માનતા નથી। શ્રી વિષ્ણુનો પ્રસાદ એવા નિર્માલ્યને ખાઈને અને મસ્તક પર ધારણ કરીને મનુષ્ય સાક્ષાત વિષ્ણુ જ થઈ જાય છે, તે યમરાજથી થનારા શોકનો નાશ કરનારો છે, તે પૂજન અને નમસ્કારને યોગ્ય સાક્ષાત શ્રી હરિનું જ સ્વરૂપ છે, એમાં જરાય શંકા નથી। જે અવ્યક્ત વિષ્ણુ તથા ભગવાન મહેશ્વરને એક ભાવથી જુએ છે તેમનો પુનઃ સંસારમાં જન્મ થતો નથી। તેથી હે મહર્ષિઓ, તમે આદિ અંત રહિત અવિનાશી પરમાત્મા વિષ્ણુ તથા મહાદેવજીને એક ભાવે જુઓ તથા એક સમજીને જ તેમનું પૂજન કરો। જે હરિ અને હર ને સમાન ભાવે જોતા નથી, શ્રી હરિને બીજા દેવતા સમજે છે, તે ઘોર નરકમાં પડે છે, તેમને શ્રી હરિ પોતાના ભક્ત માનતા નથી। પંડિત હોય કે મૂર્ખ, ब्राह्मण हो के चांडाल जो ते भगवान नो प्रिय भक्त छे तो स्वयं भगवान तेने संकटो माथी छोड़ावे छे। भगवान नारायण थी वधीने बीजू कोई एवं नहीं जे पापना वन ने बाळवा माटे दावानळ जेवा होय। भयंकर पाप करीने पण मनुष्य श्रीकृष्ण नामना उच्चारण थी मुक्त थई जाय छे। उत्तम व्रत नु पालन करनारा महर्षिओ जगतगुरु भगवान नारायणे स्वयं ज पोताना नाममां पोतानाथी पण विशेष शक्ति स्थापित करी दीधी छे। नाम कीर्तन में परिश्रम तो थोड़ो थाय छे परंतु फल बहु मोटू मळे छे। एवं जाणीने जे लोको एना महिमा विशे तर्क उभा करे छे ते अनेको वार नरक में पड़े छे। तेथी हरि नाम नु शरण लईने भगवान नी भक्ति करवी जोईए। प्रभु पोताना पुजारी ने तो पाछळ राखे छे परंतु नाम जप करनार ने तो छातीए लगाड़ी राखे छे। हरि नाम रूपी महान वज्र पापोना पहाड़ ने चीरी नाखे छे। जे भगवान तरफ आगळ वधतो होय मनुष्यमां मनुष्यना तेज पग सफल छे। तेज हाथ धन्य छे ते भगवान जे भगवाननी पूजामां व्यस्त रहे छे। जे मस्तक भगवाननी सामे झुके छे तेज उत्तम अंग छे। जीभ तेज श्रेष्ठ छे जे भगवाननी भगवान श्री हरिनी स्तुति करे छे। मन पण तेज श्रेष्ठ छे जे तेमना चरणोनुं चिंतन करे छे। तथा रुवाटा पण तेज सार्थक छे जे भगवाननुं नाम लेता उभा थई जाय छे। एज प्रमाणे आंसु तेज सार्थक छे जे भगवाननी चर्चाना प्रसंगे सरी पड़े छे। अरे संसारना लोको भाग्य दोषथी अत्यंत वंचित थई रह्या छे केम के नामोना उच्चारण मात्रथी मुक्ति आपनारा भगवाननुं भजन करता नथी। स्त्रीओना स्पर्श तथा चर्चाथी जेमने रोमांच थई जाय छे परंतु श्रीकृष्णनुं नाम लेता रोमांच थतो नथी तेवा लोको मलिन तथा कल्याणथी वंचित रही जाय छे। જે અજિતેન્દ્રિય પુરુષ પુત્ર શોક વગેરેથી વ્યાકુળ થઈને અત્યંત વિલાપ કરીને રડે છે પરંતુ શ્રીકૃષ્ણના નામના અક્ષરોનું કીર્તન કરતા રડતો નથી તે મૂર્ખ છે। જે આ લોકમાં જીવ હોવા છતાં પણ શ્રીકૃષ્ણના નામનો જપ કરતા નથી તેઓ મોક્ષ સુધી પહોંચાડવાની સીડી હોવા છતાં પણ અવગણના કરીને નીચે પડે છે। તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે કર્મયોગ દ્વારા ભગવાન વિષ્ણુની પ્રયત્નપૂર્વક આરાધના કરે। કર્મયોગ દ્વારા પૂજા કરવાથી જ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એ સિવાય નહીં। ભગવાન વિષ્ણુની ભક્તિ તીર્થોથી પણ મોટું તીર્થ છે। સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરીને તેમનું જળપાન કરીને તેમનામાં ડૂબકી મારીને મનુષ્યને જે ફળ મળે છે તે ભગવાન શ્રીકૃષ્ણના સેવનથી પ્રાપ્ત થઈ જાય છે। ભાગ્યશાળી મનુષ્ય જ કર્મયોગ દ્વારા શ્રી હરિનું પૂજન કરે છે। તેથી હે મુનિઓ તમે લોકો પરમ મંગલમય શ્રી કૃષ્ણની આરાધના કરો। અધ્યાય 11 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।